શ્રી માર્કંડે પુરાણ અધ્યાય 27 સ્વયંભૂ મનુની વંશ પરંપરા તથા અલક્ષ્મી પુત્ર દુસહના સ્થાન વગેરેનું વર્ણન. માર્કંડેજી કહે છે, મુને, ત્યાર પછી બ્રહ્માજી જ્યારે ધ્યાન કરી રહ્યા હતા ત્યારે તેમના મનથી માનસી પ્રજા ઉત્પન્ન થઈ, સાથે સાથે તેમના શરીરથી કારણ અને કાર્યનો પણ પ્રાદુર્ભાવ થયો. દેવતાઓથી લઈને સ્થાવર પર્યંત બધા જીવો ત્રિગુણાત્મક માનવામાં આવ્યા છે. આ પ્રમાણે બધા ચરાચર ભૂતોની સૃષ્ટિ થઈ. જ્યારે પ્રયત્ન કરવા છતાં પણ બ્રહ્માજીની પ્રજા વધી ન શકી ત્યારે તેમણે પોતાના જેવા સામર્થ્યવાળા નવ માનસ પુત્રોને ઉત્પન્ન કર્યા. તેમના નામ આ છે, ભૃગુ, પુલસ્ત્ય, ક્રતુ, અંગિરા, મરીચી, દક્ષ, અત્રિ અને વશિષ્ઠ. પુરાણોમાં આ નવને બ્રહ્મા માનવામાં આવ્યા છે. ભૃગુ પુલસ્ત્યમ પુલઃ ક્રતુમ અંગિરસઃ અંગિરસમ તથા મરીચિમ દક્ષમત્રિમ ચ વશિષ્ઠમ ચૈવ માનસમ. નવ બ્રહ્માણ ઇત્યેતે પુરાણે નિશ્ચયમ ગતાઃ. 50મધ્યાયનો 5-6 શ્લોક સંખ્યા. ત્યાર પછી બ્રહ્માજીએ પોતાના ક્રોધથી રુદ્રને પ્રગટ કર્યા, પછી સંકલ્પ અને ધર્મને ઉત્પન્ન કર્યા, જે પૂર્વજોના પણ પૂર્વજ છે. સ્વયંભૂ બ્રહ્માજીએ જેમને સર્વપ્રથમ ઉત્પન્ન કર્યા તે સનંદન વગેરે ચાર ભાઈ સંસારમાં આસક્ત ન થયા. તે ચારે ચાર નિરપેક્ષ એકાગ્રચિત ભવિષ્યને જાણનારા વિતરાગ અને માત્સર્ય રહિત હતા. ત્યાર પછી પ્રજાપતિએ અનેક પ્રકારના સ્ત્રી પુરુષ ઉત્પન્ન કર્યા, જેમનામાં કોમળ, ક્રૂર, શાંત, શ્યામવર્ણ તથા ગોરવર્ણ બધા પ્રકારના લોકો હતા. ત્યાર પછી તેમણે પોતાના જ સમાન પ્રભાવશાળી એક પુત્ર રત્ન ઉત્પન્ન કર્યો, જેમનું નામ સ્વયંભૂ મનુ હતું, મનુ થયું. તેમને બ્રહ્માજીએ પ્રજાજનોના રક્ષક બનાવ્યા. પછી સ્વયંભૂ મનુએ શતરૂપાને પોતાની પત્ની બનાવી, જે તપસ્યાના પ્રભાવથી સર્વથા નિષ્પાપ હતી. શતરૂપાએ સ્વયંભૂ મનુના સંપર્કથી બે પુત્રોને જન્મ આપ્યો. તેઓ પ્રિયવત અને ઉતાનપાદના નામે વિખ્યાત થયા. તે બંને પોતાના કર્મ દ્વારા પ્રસિદ્ધ થયા. શતરૂપાએ બે કન્યાઓને પણ જન્મ આપ્યો. એમાં એકનું નામ આકૃતિ અને બીજીનું નામ પ્રસૂતિ હતું. સ્વયંભૂ મનુએ પ્રસૂતિના લગ્ન દક્ષ સાથે અને આકૃતિના લગ્ન રુચિ પ્રજાપતિ સાથે કર્યા. પ્રજાપતિ રુચિ અને આકૃતિથી જોડવા સંતાન ઉત્પન્ન થયા, જેમાં એક પુત્ર હતો અને બીજી કન્યા. પુત્રનું નામ યજ્ઞ અને કન્યાનું નામ દક્ષિણા હતું. યજ્ઞના યામ નામથી વિખ્યાત 12 પુત્ર થયા. તે જ સ્વયંભૂ મન્વંતરના 12 દેવતા કહેવાયા. તે બહુ તેજસ્વી હતા. દક્ષે પ્રસૂતાના ગર્ભથી 24 કન્યાઓ ઉત્પન્ન કરી. તેમના નામ આ છે, સાંભળો, શ્રદ્ધા, લક્ષ્મી, ધૃતિ, તૃષ્ટિ, પુષ્ટિ, મેઘા, ક્રિયા, બુદ્ધિ, લજ્જા, વપુ, શાંતિ, સિદ્ધિ તથા 13મી કીર્તિ. આ બધીને ધર્મે પોતાની પત્ની રૂપે ગ્રહણ કરી. એમના સિવાય બીજી 11 કન્યાઓ હતી. તેમના નામ આ પ્રમાણે છે, ખ્યાતિ, સતી, સંભૂતિ, સ્મૃતિ, પ્રીતિ, ક્ષમા, સનંતી, ઉર્જા, અંશુયા, સ્વાહા અને સ્વધા. આ બધીને ક્રમશઃ ભૃગુ, મહાદેવજી, મરીચી, અંગિરા, પુલત્સ્ય, પુલહ, ક્રતુ, વશિષ્ઠ, અત્રિ, અગ્નિ અને પિત્રોએ ગ્રહણ કરી. શ્રદ્ધાએ કામને, લક્ષ્મીએ દર્પને, ધૃતિએ નિયમને, તૃષ્ટિએ સંતોષને અને પુષ્ટિએ લોભને ઉત્પન્ન કર્યા. મેઘાથી શ્રુતનો, ક્રિયાથી દંડ નય અને વિનયનો, બુદ્ધિથી બોધનો, લજ્જાથી વિનયનો, વપુથી વ્યવસાયનો, શાંતિથી ક્ષેમનો, સિદ્ધિથી સુખનો અને કીર્તિથી યશનો જન્મ થયો. આ બધા ધર્મના પુત્ર છે. કામથી તેની પત્ની રતિએ હર્ષ નામના પુત્રને જન્મ આપ્યો, જે ધર્મનો પૌત્ર કહેવાયો. અધર્મની પત્ની હિંસા હતી. તેના ગર્ભથી અનુવૃત નામનો પુત્ર અને નિવૃત્તિ નામે કન્યા ઉત્પન્ન થઈ. પછી આ બંનેથી 2 પુત્ર અને 2 કન્યાઓનો જન્મ થયો. પુત્રોના નામ હતા નરક અને ભય તથા કન્યાઓના નામ હતા માયા અને વેદના. એ તેમની પત્નીઓ થઈ. તેમાં ભયની પત્ની માયાએ પ્રાણી માત્રનો સંહાર કરનારા મૃત્યુ નામના પુત્રને જન્મ આપ્યો, અને વેદનાએ નરકના સંસર્ગથી દુઃખ નામના પુત્રને જન્મ આપ્યો. મૃત્યુથી વ્યાધિ, જરા, શોક, તૃષ્ણા અને ક્રોધ ઉત્પન્ન થયા. આ બધા અધર્મરૂપ છે અને દુઃખના હેતુ કહ્યા છે. એમને કોઈ સ્ત્રી અને પુત્ર નથી, એ બધા ઉર્ધ્વ રહેતા છે. અલક્ષ્મીના 14 પુત્રો છે, તેમાં 13 તો ક્રમશઃ 10 ઇન્દ્રિયો, મન, બુદ્ધિ અને અહંકારમાં અલગ અલગ રહે છે. 14માનું નામ દુસ્સહ છે. તે મનુષ્યના ગૃહમાં નિવાસ કરે છે. તે ભૂખથી દુર્બળ, નીચું મુખ કરીને નગ્ન અને ચિથરા લપેટીને રહે છે. તેનો અવાજ કાગડા જેવો છે. જ્યારે બ્રહ્માજીએ તેને ઉત્પન્ન કર્યો ત્યારે તે બધાને ખાઈ જવા માટે ઉદ્યત થયો. તે તમો ગુણનો ભંડાર હતો અને મોટી દાઢોના કારણે અત્યંત વિકરાળ લાગતો હતો. તેણે મોઢું પહોળું કરેલું હતું, તેથી તે વિશેષ ભયંકર લાગતો હતો. તેને ભોજન માટે ઉત્સુક જોઈને લોક પિતામાં બ્રહ્માજીએ કહ્યું, દુસ, તારે આ સંસારનું ભક્ષણ કરવું ન જોઈએ. તું પોતાનો ક્રોધ શાંત કર, રજોગુણ અને તામસી વૃત્તિને પણ છોડી દે. દુસ્સહે કહ્યું, જગદીશ્વર, હું ભૂખથી દુર્બળ થઈ રહ્યો છું અને તૃષા પણ મને જોરથી સતાવી રહી છે. નાથ, મને તૃપ્તિ થાય એવો ઉપાય બતાવો. હું કઈ રીતે બળવાન બનું તથા મારું નિવાસસ્થાન ક્યું છે જ્યાં હું સુખથી રહી શકું? બ્રહ્માજીએ કહ્યું, બેટા, મનુષ્યનું ઘર તમારું નિવાસસ્થાન છે, અધાર્મિક લોકો તમારું બળ છે તથા નિત્ય ક્રમના ત્યાગથી જ તમારી પુષ્ટિ થાય છે. મર્મવ્રણ અને ફોટલા તમારા વસ્ત્ર હશે. હવે તમારા માટે આહારની વ્યવસ્થા કરું છું. જેમાં કોઈ પ્રકારની ક્ષતિ થઈ હોય, જંતુ પડી ગયા હોય, કૂતરાઓની દ્રષ્ટિ પડી ગઈ હોય, જે તૂટેલા વાસણમાં રાખેલું હોય, જેને મોં વડે ફૂંક મારીને ઠંડુ કરેલું હોય, જે એઠું અને અપક્વ હોય, જેમાંથી પાણી છૂટતું હોય, જેને પહેલેથી ચાખી લીધેલું હોય, જે શુદ્ધતાપૂર્વક તૈયાર ન કરવામાં આવ્યું હોય, જેને ફાટેલા આસન પર બેસીને ભોજન કરાવવામાં આવ્યું હોય, જે પોતાની પાસે બેઠેલાને આપવામાં આવ્યું ન હોય, વિપરીત દિશા કે ખૂણા તરફ મોઢું કરીને ખાવામાં આવ્યું હોય, બંને સંધ્યાઓના સમયે અને નાચ વાજા અને સ્વરતાલની સાથે જે ખાવામાં આવ્યું હોય, જેને રજસ્વલા સ્ત્રી દ્વારા લવાયેલું, ખાધેલું અથવા જોયેલું હોય, તથા જે કોઈ દોષથી યુક્ત હોય, આવી કોઈ પણ ખાવા પીવાની વસ્તુઓ તમારી પુષ્ટિ માટે હું તમને આપું છું. યક્ષ્મન, શ્રદ્ધા વિનાનો હવન, નાહ્યા વિના જળ વિના અવહેલનાપૂર્વક આપેલું દાન, જે વ્યર્થ પડેલી હોય કે ફેંકવા લાયક હોય એવી વસ્તુનું દાન, અને અત્યંત અભિમાનથી, દોષથી, ક્રોધથી તથા કષ્ટ સમજીને કરેલું દાન, આ બધાનું ફળ તમને જ મળશે. કન્યાનું મૂલ્ય ચૂકવવા માટે જે ધન ઉપાર્જનની ક્રિયા કરવામાં આવે છે તથા જે અસત શાસ્ત્રો દ્વારા સંપાદિત થનારી ક્રિયાઓ છે, તે બધાનું ફળ તમારી પુષ્ટિ માટે તમને આપું છું. જે કાર્ય માત્ર ધન કમાવા માટે કરવામાં આવે છે, ધર્મની દ્રષ્ટિથી નહીં, તથા જે સત્યની અવહેલનાપૂર્વક અધ્યયન કરવામાં આવે છે, તે બધું તમારી ઈચ્છાપૂર્તિ માટે તમને આપું છું. જે પુરુષ ગર્ભવતી સ્ત્રી સાથે સમાગમ કરે છે, સંધ્યા અને નિત્ય કર્મનું ઉલ્લંઘન કરે છે તથા અસત શાસ્ત્ર પ્રમાણે તેમની ચર્ચા કરીને દૂષિત થાય છે, એવા લોકોને દબાવવાની તમારામાં પૂરી શક્તિ હશે. દુસ્સ, જ્યાં એક પંગતમાં બે પ્રકારનું ભોજન પીરસવામાં આવે છે, અતિથિ સત્કાર અને બલિ વૈશ્વદેવનો ઉદ્દેશ્ય ન રાખીને માત્ર પોતાના માટે ભોજન બનાવવામાં આવતું હોય, ભોજનમાં ભેદ રાખવામાં આવતો હોય, અર્થાત કોઈના માટે સારું અને કોઈના માટે ખરાબ ભોજન બનાવાતું હોય, અને જ્યાં ઘરમાં રોજે રોજ ક્લેશ થતો હોય તે જ તમારો નિવાસ છે, જ્યાં ગાય, ઘોડા વગેરેને ખવડાવ્યા પીવડાવ્યા વિના બાંધી દેવામાં આવે છે, અને સંધ્યા પહેલાં જ જે ઘરને કચરા પોતા કરીને સફાઈ કરવામાં ન આવતી હોય, ત્યાં રહેનારા મનુષ્યને તમારાથી ભય પ્રાપ્ત થશે. જે મનુષ્ય વ્રત વિના જ ઉપવાસ કરે છે, જુગાર અને પરસ્ત્રીમાં આસક્ત રહેતા હોય, દુષ્ વચન બોલતા હોય, અને બિડાલ વૃત્તિવાળા એટલે બિલાડાની જેમ સાધુ બનીને છુપી રીતે પોતાનું કાર્ય સાધી લે તે બધા તમારા ઉપકારી છે. જે બ્રહ્મચર્ય પાળ્યા વિના અધ્યયન અને વિદ્વતા વિના જ યજ્ઞ સેવન કરે છે અને પોતાના મનને જીતવાનો પ્રયત્ન કરતા નથી, તથા જે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય તથા શુદ્ર પોતપોતાના ધર્મથી ભ્રષ્ટ થાય છે, એવા લોકો પરલોકની ઈચ્છાથી જે પણ ચેષ્ટા કરે છે તેનું બધું ફળ તમને મળશે. યક્ષ્મન, તમારી પુષ્ટિ માટે હજી બીજા ઉપાય બતાવું છું. સાંભળો, જે લોકો બલિ વૈશ્વદેવના અંતમાં તમારા નામના ઉચ્ચારણપૂર્વક તમને બલિ અર્પણ કરે છે અને યક્ષમે તતે નિર્ણય જનમ નમઃ કરીને તેને ત્યાગે છે, તે શુદ્ધતાપૂર્વક બનેલું અન્ન વિધિપૂર્વક ભોજન કરે છે, બહાર અંદરથી પવિત્ર રહે છે, લોલુપતા રાખતા નથી અને સ્ત્રીઓના વશીભૂત થતા નથી, એવા મનુષ્યના ઘરોને તમે છોડી દેજો જ્યાં અવિષ્યથી દેવતાઓની અને શ્રાદ્ધ અન્નથી પિતૃની પૂજા થતી હોય તથા કુળની સ્ત્રીઓ બહેનો અને અતિથિઓનો સત્કાર થતો હોય તે ઘરને પણ છોડી દેજો. જ્યાં બાળક વૃદ્ધ સ્ત્રી પુરુષ તથા સ્વજન વર્ગમાં પ્રેમ હોય, જ્યાંની સ્ત્રીઓ આનંદપૂર્વક રહેતી હોય, બહાર જવા માટે ઉત્સુક રહેતી નથી તથા લજ્જાની રક્ષા કરે છે, તે ઘર પર પણ તમે દ્રષ્ટિ નાખશો નહીં. જ્યાં અવસ્થા અને સંબંધ અનુસાર શયન આસન અને ભોજનની વ્યવસ્થા હોય, જ્યાંના રહેનારા લોકો દયાળુ સત્કર્મ પરાયણ અને સાધારણ સામગ્રીથી યુક્ત હોય તથા જે ઘરના લોકો ગુરુ બ્રાહ્મણ અને વૃદ્ધ ઊભા હોય ત્યારે સ્વયં આસન પર બેસી રહેતા નથી, તે ઘર પણ તમારે છોડી દેવું જોઈએ. દેવતા, પિતર, મનુષ્ય અને અતિથિઓના ભોજન પછી બચેલું અન્ન જ જેમનું ભોજન છે એવા પુરુષના ઘરમાં તમે પગ મૂકશો નહીં. જે સત્યવાદી, ક્ષમાશીલ, અહિંસક, બીજાને કષ્ટ ન આપનારા તથા દોષ દ્રષ્ટિથી રહિત હોય એવા પુરુષને તમે છોડી દેજો, જે પોતાના પતિની સેવામાં સંલગ્ન રહે છે, દુષ્ટ સ્ત્રીઓનો સાથ કરતા નથી તથા કુટુંબના લોકો અને પતિના ભોજન પછી શેષ ભોજન ખાઈને પોતાનું પોષણ કરે છે, એવી સ્ત્રીઓને તમે હાથ લગાવશો નહીં. જે સદા યજ્ઞ, અધ્યયન, વેદાભ્યાસ અને દાન કરે છે, યજ્ઞ કરાવવા, શાસ્ત્ર ભણાવવા અને ઉત્તમ જ્ઞાન ગ્રહણ કરવાથી જેની જીવિકા ચાલે છે એવા બ્રાહ્મણને પણ તમે છોડી દેજો. દુઃસહ, જે સદા દાન, અધ્યયન અને યજ્ઞો માટે તત્પર રહે છે અને પોતાને માટે ઉત્તમ અને વિશુદ્ધ શસ્ત્ર ગ્રહણની વૃત્તિ દ્વારા જીવિકા ચલાવતો હોય તેવા ક્ષત્રિય પાસે તમે જશો નહીં. જે દાન, યજ્ઞ અને અધ્યયનના ત્રણેય કર્મથી યુક્ત હોય અને પશુપાલન, વેપાર અને ખેતી દ્વારા જીવિકા ચલાવતો હોય એવા પાપ રહિત વૈશ્યને પણ છોડી દેજો. યક્ષ્મન, જે દાન, યજ્ઞ અને દ્વિજોની સેવામાં તત્પર રહે છે અને બ્રાહ્મણ વગેરેની સેવાથી જીવન નિર્વાહ કરતો હોય એવા શુદ્રનો પણ ત્યાગ કરી દેજો. જ્યાં ગૃહસ્થ પુરુષ શ્રુતિ સ્મૃતિને અનુકૂળ ઉપાયથી જીવિકા ચલાવતો હોય, તેની પત્ની તેની અનુગામીની હોય, પુત્ર, ગુરુ, દેવતા અને પિતાનું પૂજન કરતો હોય તથા પત્ની પણ પતિની પૂજામાં સંલગ્ન રહેતી હોય, ત્યાં લક્ષ્મીનો ભય ક્યાંથી હોઈ શકે છે? યક્ષ્મન, જે દરરોજ સંધ્યાના સમયે પાણીથી ધોવામાં આવતું હોય અને ફૂલોથી પૂજિત થાય છે તે ઘર તરફ તમે આંખ ઉગાડીને જોઈ પણ શકતા નથી, જે ઘરમાં બિછાવેલી પથારીને સૂર્ય ન જોઈ શકતા હોય, અર્થાત જ્યાં સૂર્યોદય પહેલાં લોકો ઉઠી જતા હોય, જ્યાં દરરોજ અગ્નિ અને જળ પ્રસ્તુત રહેતું હોય, સૂર્યોદય થાય ત્યાં સુધી દીવો ચાલુ હોય અને સૂર્યનો પૂર્ણ પ્રકાશ પહોંચતો હોય, તે ઘર લક્ષ્મીનું નિવાસસ્થાન છે. જ્યાં સાંઢ, ચંદન, વીણા, દર્પણ, મધ, ઘી, બ્રાહ્મણ તથા તાંબાના પાત્ર હોય તે ઘરમાં તમારા માટે સ્થાન નથી. દુસ્સહ, જ્યાં રાંધેલા કે કાચા અન્નનો અનાદર તથા શાસ્ત્રની આજ્ઞાનું ઉલ્લંઘન થતું હોય તે ઘરમાં તમે ઈચ્છાનુસાર વિચરણ કરો. જે ઘરમાં મનુષ્યનું હાડકું હોય અને એક દિવસ અને એક રાત મળદું પડી રહ્યું હોય ત્યાં તમારો તથા અન્ય રાક્ષસનો પણ નિવાસ રહે. જે પોતાના ભાઈ બંધુને તથા સપિંડ તેમજ સમાનોદક મનુષ્યને અન્ન આપ્યા વિના જ ભોજન કરે છે તે સમયે તે લોકો પર તમે આક્રમણ કરો, જ્યાં પૂર્વવાસી પહેલેથી જ મોટા મોટા ઉત્સવો કરવામાં પ્રસિદ્ધ થઈ ચૂક્યા હોય અને પૂર્વની પરંપરા મુજબ ઘરોમાં ઉત્સવો મનાવતા હોય એવા ઘરોમાં જશો નહીં. જે સુપડાની હવાથી, પાણીથી, ભીના કપડાના બૂંદથી તથા નખના અગ્રભાગોના જળથી સ્નાન કરતા હોય એવા કુલક્ષણવાળા પુરુષ પાસે અવશ્ય જાઓ. જે પુરુષ દેશાચાર, પ્રતિજ્ઞા, કુળધર્મ, જપ, હોમ, મંગળ, દેવજ્ઞ, ઉત્તમ સોચ તથા લોક પ્રચલિત ધર્મોનું સારી રીતે પાલન કરતો હોય તેના સંસર્ગમાં તમારે જવું નહીં, માર્કંડેયજી કહે છે. દુસ્સહને આવી વાત કહીને બ્રહ્માજી ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા. પછી તેણે પણ બ્રહ્માજીની આજ્ઞાનું તે જ પ્રમાણે પાલન કર્યું. અધ્યાય 27 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.